વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 51મો સર્ગ. જટાયુ અને રાવણનું ઘોર યુદ્ધ અને રાવણ દ્વારા જટાયુનો વધ. જટાયુ નામ કહેવાથી રાક્ષસરાજ રાવણ ક્રોધથી આંખો લાલ કરીને અમર્ષ અદેખાઈથી એ પક્ષીરાજ તરફ દોડ્યો. એ સમયે એના કાનોમાં તપાવેલા સોનાના કુંડળો ઝગમગી રહ્યા હતા. એ મહાયુદ્ધમાં એ બંનેનો એકબીજા પર ભયંકર પ્રહાર થવા લાગ્યો. જાણે આકાશમાં પવન દ્વારા ઉડાડેલા બે વાદળો આપસમાં ટકરાઈ ગયા હોય. એ સમયે ગિદ્ધ અને રાક્ષસ વચ્ચે ઘણું અદ્ભુત યુદ્ધ થવા લાગ્યું. જાણે બે પંખધારી માલ્યવાન પર્વતો એકબીજા સાથે ભીડાઈ ગયા હોય. માલ્યવાન કહેતા માલ્યવાન પર્વતો બે મનાય છે. એક તો દંડકરણમાં કિષ્કિંધા પાસે છે અને બીજો મેરુ પર્વતની પાસે બતાવાયો છે. આ બંને પર્વતો એકબીજાથી એટલા દૂર છે કે એમનામાં સંઘર્ષની કોઈ સંભાવના જ નથી. તેથી સપક્ષ પંખધારી વિશેષણ આપવામાં આવ્યું છે. પાંખોવાળા પર્વતો કદાચ ઉડીને એકબીજાની નજીક પહોંચી શકે છે. રાવણ મહાબલી ગિધરાજ જટાયુ પર નાલિક નારાજ તથા તીક્ષ્ણ અગ્રભાગવાળા વિકર્ણી નામના મહાભયંકર અસ્ત્રોની વૃષ્ટિ કરવા માંડ્યો. પક્ષીરાજ ગિદ્ધ જાતિના જટાયુએ યુદ્ધમાં રાવણના એ બાણ સમૂહ તથા અન્ય અસ્ત્રોનો આઘાત સહી લીધો. સાથે સાથે એ મહાબહુ મહાબલી પક્ષી શિરોમણીએ પોતાના તીક્ષ્ણ નખોવાળા પંજાથી મારી મારીને રાવણના શરીર પર ઘણા ઘા કરી દીધા. ત્યારે દશગ્રીવ ક્રોધિત થઈને પોતાના શત્રુને મારી નાખવાની ઈચ્છાથી 10 બાણ હાથમાં લીધા, જે કાલદંડ જેવા ભયંકર હતા. મહાપરાક્રમી રાવણે ધનુષ્યને પૂરેપૂરું ખેંચીને છોડેલા એ સીધા જનારા અણીદાર ધારદાર અને ભયંકર બાણો દ્વારા જેમના મુખ પર કાંટા લાગેલા હતા ગિધરાજને ઘાયલ કરી નાખ્યો. જટાયુએ જોયું કે જનકનંદની સીતા રથ પર બેઠા છે અને નેત્રોમાં આંસુ છે. એમને જોઈને ગિધરાજ પોતાના શરીરમાં વાગતા બાણોની પરવા ન કરતા એકદમ એ રાક્ષસ પર તૂટી પડ્યા. મહાતેજસ્વી પક્ષીરાજ જટાયુએ મોતીમણીઓથી વિભૂષિત બાણ સહિત રાવણના ધનુષ્યને પોતાના બે પંજાઓ મારીને તોડી નાખ્યું. પછી તો રાવણને બહુ ગુસ્સો આવ્યો અને બીજું ધનુષ્ય હાથમાં લઈને એણે સેંકડો હજારો બાણોની ઝડી વરસાવી દીધી. તે સમયે એ યુદ્ધભૂમિમાં ગિધરાજની ચારે બાજુ બાણોની ઝાળ જેવું બની ગયું. તેઓ એ વખતે માળામાં બેઠેલા પક્ષી જેવા દેખાતા હતા. ત્યારે મહાતેજસ્વી જટાયુએ પોતાની બંને પાંખોથી જ એ બાણોને ઉડાડી દીધા અને પંજા મારીને ફરીથી એના ધનુષ્યના ટુકડા ટુકડા કરી નાખ્યા. રાવણનું કવચ અગ્નિની જેમ પ્રજળતું હતું. મહાતેજસ્વી પક્ષીરાજે એને પણ પાંખોથી મારીને છિન્ન ભિન્ન કરી નાખ્યું. ત્યાર પછી એ બળવાન વીર યુદ્ધમાં પિશાચ જેવા મુખના એ વેગશાળી ગધેડાને જેમ છાતી પર સોનાના કવચ બાંધેલા હતા પણ મારી નાખ્યા. ત્યાર પછી અગ્નિની જેમ તેજસ્વી મણિમય સોપાનથી વિચિત્ર અંગોવાળા તથા ઈચ્છાનુસાર ચાલનારા એના ત્રિવેણુ સંપન્ન વિશાળ રથને પણ તોડી ફોડી નાખ્યો. ત્રિવેણુ સંપન્ન કહેતા ત્રિવેણુ એટલે કે ઊંટડો રથનું એ અંગ છે જે ધૂસરીને ધારણ કરે છે, એને યુગંધર પણ કહે છે. ત્યાર પછી પૂર્ણ ચંદ્રમાની જેમ સુશોભિત છત્ર અને ચામરને પણ એમણે ધારણ કરેલા રાક્ષસોની સાથે સાથે તરત જ પાડી નાખ્યા. ત્યાર પછી એ મહાબલી તેજસ્વી પક્ષીરાજે વેગપૂર્વક ચાંચ મારીને રાવણના સારથીનું વિશાળ મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ રીતે ધનુષ્ય તૂટી ગયું, રથ ભાંગી ગયો, ઘોડા મરાઈ ગયા અને સારથી પણ કાળનો કોળિયો થઈ ગયો. ત્યારે રાવણ સીતાને ખોળામાં લઈને પૃથ્વી પર પડી ગયો. રથ તૂટી જવાથી રાવણને ધરતી પર પડેલો જોઈને બધા પ્રાણીઓ સાધુ સાધુ કહીને ગિધરાજની પ્રશંસા કરવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને કારણે પક્ષીરાજને થાકેલો જોઈને રાવણને બહુ હર્ષ થયો અને મૈથલીને લઈને ફરી આકાશમાં ઉડીને ચાલી નીકળ્યો. જનક કિશોરીના ખોળામાં લઈને જ્યારે રાવણ પ્રસન્નતાપૂર્વક જવા લાગ્યો ત્યારે એના બીજા બધા સાધનો તો નષ્ટ થઈ ગયા હતા, પરંતુ એક તલવાર એની પાસે બચી ગઈ હતી. રાવણને જતો જોઈને ગૃધરાજ જટાઈ ઉડીને એમના તરફ દોડ્યા અને એને અટકાવીને એણે આમ કહ્યું, મંદબુદ્ધિના રાવણ, જેમના બાણ વ્રજ જેવા છે એ શ્રીરામની આ ધર્મપત્ની સીતાને તમે જરૂર રાક્ષસોના વધ માટે જ લઈ જઈ રહ્યા છો. જેમ તરસ્યો માણસ પાણી પી રહ્યો હોય એ જ રીતે તમે મિત્ર બંધુ મંત્રી સેના તથા પરિવાર સહિત આ વિષપાન કરી રહ્યા છો. પોતાના કર્મોનું પરિણામ ન જાણનારા અજ્ઞાનીઓ જેમ સત્વરે નષ્ટ થઈ જાય છે એ જ રીતે તમે પણ વિનાશની ગર્તામાં જઈ પડશો. તમે કાળ પાસથી બંધાઈ ગયા છો, એનાથી છુટકારો ક્યાં મળશે? જેમ જળમાં ઉત્પન્ન થનાર માછલી માંસવાળા કાંટાને પોતાના નાશ માટે જ ગળી જાય છે એ જ રીતે તમે પણ પોતાના મૃત્યુ માટે જ સીતાનું અપહરણ કરો છો. રાવણ, કુકુત્સ કુલભૂષણ રઘુનંદન શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈ દુર્ધર્ષ વીર છે. તેઓ તમારા દ્વારા પોતાના આશ્રમ પર કરેલા આ અપમાનજનક અપરાધને કદી ક્ષમા નહીં કરે. તમે કાયર અને બીકણ છો. તમે જેવું લોકનિંદિત કાર્ય કર્યું છે એ ચોરોનો માર્ગ છે. વીર પુરુષો આવા માર્ગનો આશ્રય લેતા નથી. રાવણ, જો સુરવીર છો તો બે ઘડું હજુ રોકાઈ જાઓ અને મારી સાથે યુદ્ધ કરો, પછી તો તમે પણ એ જ રીતે મરીને પૃથ્વી પર પડી જશો જેમ તમારો ભાઈ ખર સૂઈ ગયો હતો. વિનાશ થવાનો હોય ત્યારે પુરુષ જેવું કર્મ કરતો હોય છે એવું જ અધર્મપૂર્ણ કર્મ પોતાના વિનાશ માટે તમે અપનાવ્યું છે. જે કર્મને કરવાથી કર્તાનો પાપના ફળ સાથે સંબંધ થાય છે એ કર્મને કયો પુરુષ ઈરાદાપૂર્વક કરશે? લોકપાલ ઇન્દ્ર તથા ભગવાન સ્વયંભૂ બ્રહ્મા પણ એવું કર્મ કરી શકતા નથી. આમ ઉત્તમ વચનો કહીને પરાક્રમી જટાયુ એ રાક્ષસ દશગ્રીવની પીઠ પર વેગપૂર્વક જઈને બેસી ગયા અને પકડીને પોતાના તીક્ષ્ણ નખ દ્વારા ચારે બાજુથી ચીરવા લાગ્યા. જાણે કોઈ હાથી સવાર કોઈ દુષ્ટ હાથી પર સવાર થઈને એને અંકુશથી છેદી રહ્યો. નખ પાખ અને ચાંચ આ જ જટાયુના હથિયાર હતા. તેઓ નખથી છોલી નાખતા હતા, પીઠમાં ચાંચ મારતા હતા અને વાળ પકડીને ઉખાડી લેતા હતા. આમ જ્યારે ગિદરાજ વારંવાર વ્યથિત કર્યો ત્યારે રાક્ષસ રાવણ ધ્રુજી ઉઠ્યો. ક્રોધથી એના હોઠ કાપવા લાગ્યા. એ સમયે ક્રોધિત થયેલા રાવણે વિદેહનંદની સીતાને ડાબા ખોળામાં લઈને ખૂબ વ્યથિત થઈને જટાયુ પર તમાચાથી પ્રહાર કર્યો, પરંતુ એ તમાચાથી બચાવીને શત્રુદમન ગિદરાજ જટાયુએ પોતાની ચાંચથી મારી મારીને રાવણને દસે દસ ડાબી ભુજાઓને ઉખાડી લીધી. એ હાથ કપાઈ જતા રાફડામાંથી નીકળ્યા વિષધર જ્વાળાઓથી યુક્ત સર્પોની જેમ તરત જ બીજા નવા હાથ એકાએક ઉત્પન્ન થઈ ગયા. ત્યારે પરાક્રમી દશાનને સીતાને છોડી દીધા અને ગૃદ્ધરાજને ક્રોધપૂર્વક મુક્કા અને લાતો મારવાનું શરૂ કર્યું. એ સમયે બંને અનુપમ પરાક્રમી વીર રાક્ષસરાજ રાવણ અને પક્ષીરાજ જટાયુ વચ્ચે બે ઘડી સુધી ઘોર સંગ્રામ થતો રહ્યો. ત્યાર પછી રાવણે તલવાર કાઢી અને શ્રીરામચંદ્રજી માટે પરાક્રમ કરનારા જટાયુની બંને પાંખો પગ તથા પડખા કાપી નાખ્યા. ભયંકર કર્મ કરનારાએ રાક્ષસ દ્વારા એકાએક પાંખો કાપી લીધા પછી મહાગિદ્ધ જટાયુ પૃથ્વી પર પડી ગયા. હવે એમનું થોડુંક જ આયુષ્ય શેષ હતું. પોતાના ભાઈ જેવા જટાયુને લોહીથી લથપથ થઈને ભૂમિ પર પડેલા જોઈને સીતા દુઃખથી વ્યાકુળ થઈને એમના તરફ દોડ્યા. જટાયુના શરીરની કાંતિ નીલા મેઘ જેવી કાળી હતી. એમની છાતીનો રંગ શ્વેત હતો. એ મોટા પરાક્રમી હતા, છતાં એ સમયે હોલવાઈ ગયેલા દાવાનળની જેમ પૃથ્વી પર ઢળી પડ્યા. લંકાપતિ રાવણે એમને આવી હાલતમાં જોયા. ત્યાર પછી રાવણના વેગથી રગદોળાઈને ધરાશયી થયેલા જટાયુને પકડીને ચંદ્રમુખી જનકનંદની સીતા ફરી એ સમયે ત્યાં રડવા લાગ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 51મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.